યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલદે ચ દુર્વિલસિતમ ઋણાં પરમ મંગલમ વક્ત્રં મંગલકૃચ પાદચલિતં યસ્યાખિલં મંગલં સોયં મંગલમૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાન્મંગલમ્. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી વાસુદેવ મહાત્મ્ય. અધ્યાય 25મો, શ્લોક 18મો. ભગવાન નારાયણ નારદજીને ચાર પ્રકારના પ્રલયની વાત વૈરાગ્યના લક્ષણ અંતર્ગત કરે છે. એમાં પ્રથમ નિત્ય પ્રલય એમની વાત પૂર્ણ થઈ, અને હવે બીજો પ્રલય એવો નૈમિતિક પ્રલય એમની વાત કરે છે. આપણા સંતોએ પણ કીર્તનોની અંદર નિત્ય પ્રલયની વાત કરી છે. જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનો છે. માથેજી, સવારમાં બગીચાની અંદર કળીઓ ખીલે અને સાંજ પડે એટલે કરમાઈ જાય છે. એવી જ રીતે માણસનું જીવન પણ હંમેશાને માટે ક્ષય પામતા પામતા પામતા એક વખત સંપૂર્ણ ક્ષય પામી જાય. એ નિત્ય પ્રલય છે. આપણા શરીરની અંદર કેટલાય બેક્ટેરિયાઓ જન્મે છે અને કેટલાય બેક્ટેરિયાઓ નાશ પામે છે, એ નિત્ય પ્રલય છે. આપણા શરીરના જેટલા પણ સેલ છે એ બધા સેલ એમને એક આયુષ્ય છે, એ જન્મે છે અને વળી પાછા નાશ પામે છે, એ નિત્ય પ્રલય છે. એવી જ રીતે બીજો પ્રલય નૈમિત્તિક પ્રલય છે. ભગવાન નારાયણ નારદજીને એ નૈમિત્તિક પ્રલય કોને કહેવાય એ કહે છે. નિમિત્તિકૃત્ય રજનીમ ભવેદ વિશ્વસૃજસ્તુ યઃ નૈમિત્તિકઃ સ કથિતો લયો દૈનંદિનશ્ચ સઃ. વૈરાજ પુરુષ એટલે કે વિરાટ નારાયણ, ભગત પૂછતા હતા કે આ ક્યાંક ક્યાંક વિરાટ લખ્યું હોય છે વચનામૃતની અંદર ને ક્યાંક વૈરાજ પુરુષ લખ્યું હોય છે. વિરાટ નારાયણ કહીએ, વૈરાજ પુરુષ કહીએ, વિરાટ કહીએ, હિરણ્ય ગર્ભ કહીએ, આ બધા એક જ છે, ખાલી અલગ અલગ નામ છે. નામ અલગ અલગ એટલા માટે કે એની અવસ્થાના આધારે નામ છે. વિરાટ છે આપણા જેમ ત્રણ શરીર છે, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ, એમ એમનું જે સ્થૂળ શરીર છે એમને વિરાટ શરીર કહેવાય. વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત, એટલે એ વિરાટ શરીરમાં જ્યારે પ્રધાનપણે વર્તતા હોય ત્યારે એમને વિરાટ કહેવાય. અને એમાં જ્યારે પુરુષોત્તમ નારાયણ એમનો અનુપ્રવેશ હોય અને એ વિરાટ નારાયણ છે એ જ્યારે પણ કોઈ પણ કાર્ય કરતા હોય ત્યારે વિરાટ નારાયણ કહેવાય. જેમ કે આપણે સ્થૂળ શરીર પ્રધાનપણે ભગવાનની પૂજા કરતા હોય, ભગવાનની સાથે એકાત્મતાને પામ્યા હોઈએ, તો એ સ્થૂળ શરીરના અનુસંધાને ભગવાન નારાયણની સાથે જોડાણા, એટલે નારાયણ છે એ એમનો અનુપ્રવેશ થયો. એમ વિરાટ છે એમનો પણ અનુપ્રવેશ, એમને નારાયણની સાથે સંલગ્નતાથી, એટલે એને વિરાટ નારાયણ કહ્યા. વૈરાજ, વૈરાજ એટલે વિરાટસ્ય ભાવ ઇતિ વૈરાજ, કે વિરાટ જે વિશાળ છે એનો જેમાં ભાવ છે એને વૈરાજ કહેવાય, એટલે એનું જ સંસ્કૃતનું બીજું નામ છે. એવી જ રીતે હિરણ્ય ગર્ભ એટલે જાગ્રત અવસ્થામાં જ્યારે વર્તતા હોય અને એ વખતે જાગ્રત અવસ્થા અભિમાની જે છે એ આત્મા, એટલે કે વિરાટ નારાયણના જે આત્મા છે એમને હિરણ્ય ગર્ભ કહ્યા. એ મહારાજે સારંગપુરના છઠ્ઠા વચનામૃતમાં કહ્યું, તેજસાભિમાની નામે જે જીવાત્મા, વિશ્વાભિમાની નામે જે જીવાત્મા, તો એ આપણે જીવના અનુસંધાનમાં છે. એવી રીતે વિરાટના પણ ત્રણ અનુસંધાન છે, એટલે અવસ્થાના ભેદે કરી અને એમના નામ છે એ અલગ અલગ કહેવાય છે. બાકી છે એક જ વ્યક્તિ. જેવી રીતે આપણે અહીંયા આવીએ તો ભગત કહેવાય, ઘેરે જઈ અને પત્નીની સામે ઊભા રહી તો પરમેશ્વર કહેવાય, અહીંયા ભગત, ત્યાં ગયા તો ભગવાન થઈ ગયા. લ્યો એના એ જ આપણે થઈ ગયા શું ભગવાન, એમ દીકરાની આગળ ઊભા રહી તો. એટલે એવી રીતે અલગ અલગ જગ્યાએ, અને એના એ જ આપણે કસ્ટમરની આગળ ઊભા રહીએ તો, તો કસ્ટમર છે એ ભગવાન થઈ ગયા આપણા. કસ્ટમર ઇઝ અ ગોડ એમ કે ને. એટલે અલગ અલગ અવસ્થાના અનુસંધાને આપણે છીએ એકના એક જ, પણ છતાંય આપણી પરિકલ્પના છે એ અલગ અલગ થાય, આપણું નામાભિધાન અલગ અલગ થાય. એવી જ રીતે વિરાટ નારાયણના જેટલા પણ અલગ અલગ નામ છે એ એમની અલગ અલગ અવસ્થાના આધારે થયા છે. એ વિરાટ નારાયણ એમનો એક દિવસ પૂર્ણ થાય એટલે રાત્રિ પડે ત્યારે રાત્રિને નિમિત્ત બનાવી અને જે પ્રલય થાય એને નૈમિત્તિક પ્રલય કહેવાય. નિમિત્તિકૃત્ય રજનીમ, રાત્રિને નિમિત્ત બનાવી અને પ્રલય થયો એટલે નૈમિત્તિક પ્રલય કહ્યો. એ દરરોજ થાય, દિવસ પૂરો થાય એટલે પ્રલય થઈ જાય, આપણો નહીં હો, વિરાટ નારાયણનો. હવે એ વિરાટ નારાયણના એક દિવસમાં કેવડી સૃષ્ટિ રહે, તો એવું કહે છે કે ચતુર્યુગાનામ સાહસ્રમ દિનમ વિશ્વ સૃજો મુને, કે ચાર યુગ, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળિયુગ આ ચારેય યુગની એક ચોકડી થાય. વાસણ ધોવાની નહીં, ચાર ભેળા થયા એટલે ચોકડી, સ્ક્વેર, મોડી ચોકડી ને એ નહીં, ઠેબા ચોકડી નહીં, પણ ચાર યુગની એક ચોકડી કહેવાય. આવી 1000 ચોકડી એટલે કે 1000 વખત ચાર યુગ છે એ પૂરા થઈ જાય ત્યારે વિરાટ નારાયણનો એક દિવસ પૂરો થાય. 1000 ચોકડી એટલે 4000 યુગ પૂરા થાય, કારણ કે એક ચોકડીમાં ચાર યુગ, એટલે 4000 યુગ પૂરા થાય ત્યારે વિરાટ નારાયણનો એક દિવસ પૂરો થાય, અને એવો એક દિવસ પૂરો થાય ત્યારે પ્રલય થાય, અને એવડી ને એવડી જ એક પાછી બીજી રાત. 1000 ચોકડી જેટલો સમય લાગે એટલી જ પાછી રાત્રિ, અને આ દિવસ અને રાત્રિ ભેળા થાય એને વિરાટ નારાયણ માટે એક કલ્પ કહેવાય. એને શું કહેવાય? કલ્પ. હવે યાદ રાખવા જેવું, ક્યારેક ક્યારેક આમાં બધું આવે કે પદ્મકલ્પને વિશે આવું થયું, બ્રહ્મકલ્પને વિશે આવું થયું, તો કલ્પ આવે એટલે સમજવાનું કહો કે આવું આવું કંઈક હશે. વિરાટ નારાયણ છે એમના એક દિવસ અને એક રાત્રિ અહોરાત્રિને કલ્પ કહેવાય. એના 24 કલાક, ટૂંકમાં એમના 24 કલાકની અંદર 1000 યુગની ચોકડી, ચતુર્યુગની ચોકડીઓ છે એ જાય છે. પછી આગળ કહે છે કે તો 1000ની અંદર કેટલી સૃષ્ટિ વહી જાય, તો એ પણ કહ્યું કે એકેકસ્મિન દિને તસ્ય ચતુર્દશ ચતુર્દશ ભવંતિ મનવો બ્રહ્મન ધર્મ સેતુ અભિરક્ષિકા, કે ધર્મનું રક્ષણ કરનારા એવા 14 મનુઓ એ એક ચોકડીમાં આવી જાય. 14 મનુ, મનુ એટલે આપણા જે આદિ માનવ, જેમાંથી આપણે માનવ બન્યા, એ સર્વપ્રથમ વિરાટ નારાયણે જેમનું, બ્રહ્માજીએ જેમનું પહેલું સર્જન કર્યું પૃથ્વીલોકને માટે, એ મનુષ્યોના અધિષ્ઠાતા એવા મનુ, એવા 14 મનુઓ રાજ્ય પૂરા કરે ત્યારે 1000 વખત ચતુર્યુગ છે એ પરિવર્તિત થઈ જાય, એ પૂર્ણ થાય. એટલે 1000 એક દિવસની અંદર, વિરાટ નારાયણના એક દિવસની અંદર 14 મનુઓ નાશ પામે, આનો અર્થ એવો. એ 14 મનુ કયા? તો એમના નામ કહે છે કે સર્વપ્રથમ મનુ સ્વયંભૂ મનુ, કે પોતાની રીતે પ્રગટ થયા એટલે સ્વયંભૂ કહેવાય. પછી સ્વારોચિષ, ઉત્તમ, તામસ, રૈવત, ચાક્ષુષ, શ્રાદ્ધદેવ, સાવરણી, ભૌત્ય, રૌચ્ય, બ્રહ્મ સાવરણી, રુદ્ર સાવરણી, મેરુ સાવરણી અને છેલ્લા દક્ષ સાવરણી. આ 14 મનુઓ વિરાટ બ્રહ્માના એક દિવસમાં થનારા છે. હવે એક મનુ કેટલું રહે તો એ બતાવે છે. એકૈકસ્ય મનોકાલો યુગાનામ ચૈક સપ્તતિહિ, એક મનુ છે એ 71 ચોકડી રાજ કરે, 71 વખત ચાર યુગ જાય ત્યાં સુધી એક મનુ રહે. એટલે આમ ગણતરી કરીએ તો 71 ગુણ્યા 4 ચાર યુગ થયા ને, એટલે એટલા યુગ છે એ થાય 7 × 28 284 જેટલા યુગ છે એ રાજ કરે. 1000 યુગમાંથી 284 યુગ છે એ એક મનુ રાજ કરે. અને દેવતાઓની દ્રષ્ટિએ ગણવું હોય તો એવું થાય કે દિવ્યૈ દ્વાદશ સાહસ્રૈ યુગકાલશ્ચ વત્સરૈ, કે દેવતાઓના 12000 વર્ષ થાય ત્યારે અહીંયા ચાર યુગ પૂરા થાય, દેવતાના 12000 વર્ષ. અને એક એક યુગના કેટલા વર્ષ એ તો મહારાજે ખગોળ ભૂગોળના વચનામૃતમાં કહ્યું કે 12 લાખ વર્ષ આના, 16 લાખ વર્ષ આના, 12 લાખ વર્ષ આના, 8 લાખ વર્ષ આના, 4 લાખ વર્ષ કળિયુગના, ને એવું બધું કાઉન્ટ કરી અને ટોટલ પણ બતાવ્યું. અહીંયા એ નથી બતાવ્યું. ચતુર્દશ્ય એવ મનોરંતરે અંતમ ઉપેયુષી, અને જ્યારે આવી રીતે 14 મનુઓ છે એમાંથી 14મા મનુ છે એમનો નાશ થાય ત્યારે વિરાટ નારાયણની સંધ્યા થાય. વિરાટનારાયણનો દિવસ છે પૂરો થાય. અને એમના દિવસને અંતે વિરાટનારાયણ છે એ જે પાલન કરવારૂપ જે શક્તિ હતી, આખા એ વિશ્વનું, આખા એ બ્રહ્માંડનું પોષણ કરવારૂપ જે શક્તિ હતી, એ શક્તિને વિરાટનારાયણ છે ખેંચી લે છે. જેવી એ શક્તિ ખેંચાઈ ગઈ એટલે આખા એ બ્રહ્માંડની અંદર શંકર ભગવાન છે જે વિરાટ પુરુષના આત્મારૂપ છે, અથવા તો આત્મારૂપ કરતાં એમના પ્રતીક સ્વરૂપ છે, એમાંથી પ્રગટ થયેલા છે એવા શંકર ભગવાન એ ધ્યાનમાંથી જાગે. અને પછી એને એવી ઈચ્છા થાય કે હવે આ સૃષ્ટિનો પ્રલય કરી નાખીએ. ત્યાં સુધી ધ્યાનમાં બેઠા હોય, નિત્ય પ્રલય તો ઓટોમેટિક થયા કરે છે, એમાં તેમની ક્યાંય જરૂર પડતી નથી. નિમિત્ત પ્રલયમાં જ્યારે જરૂર પડે ત્યારે એમનું ધ્યાન પૂરું થાય, અને ધ્યાન પૂરું થાય એટલે તરત એમને ઈચ્છા થાય કે હવે આ સૃષ્ટિનો પ્રલય કરીએ. અને ત્યાર પછી રુદ્ર છે એ ત્રિલોકીનો નાશ કરે છે. કેટલા લોક? ત્રણ લોક. કયા કયા ત્રણ લોક? તો કે એ પણ કહે છે કે સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ. આપણે મૃત્યુલોક કહીએ, સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળલોક, આ ત્રણ લોક છે એમનો નાશ થાય છે. કેવી રીતે થાય છે? તો કે સૌથી પહેલાં આદો ભવત્યનાવૃષ્ટિ અત્યુગ્ર શતવાર્ષિકી, 100 વર્ષ સુધી સર્વપ્રથમ અતિવૃષ્ટિ થાય, સોરી અનાવૃષ્ટિ થાય, વરસાદ જ ન પડે, 100 વર્ષ સુધી કન્ટિન્યુ વરસાદ ન પડે. આપણા 100 વર્ષની હોય, આ બધી વિરાટનારાયણના આધારે હાલે છે, નહીતર તો આપણને એમ થાય કે વાંધો નહીં, હાલો 100 વર્ષ સુધી જીવી જાય એટલું તો આપણે પાણી ગમે ત્યાંથી ભેળું કરી રાખશું. એમના 100 વર્ષ સુધી અનાવૃષ્ટિ થાય અને અતિ ઉગ્ર સૂર્યનારાયણ તપે, અને જ્યારે એટલા બધા સૂર્યનારાયણ તપે એટલે પૃથ્વીની અંદર જે પણ રસ છે એ રસ બધા જ સુકાઈ જાય. મનુષ્યો જીવ પ્રાણી માત્ર છે, એમને પોષણ ન મળે, રસ ન મળે, એટલે એ પણ અતિશય અલ્પ બળવાળા થઈ જાય, મને ટપોટપ જવા. સૃષ્ટિનું જે અભિવૃદ્ધિ થતી હતી એ બધી જ હવે સ્ટોપ થવા માંડે. જેવી રીતે ચોમાસું હોય તો ચોમાસામાં જળ વરસે, અને જળ વરસે એટલે જમીનમાં રહેલા જેટલા બીજ છે એ બધા વિકાસને પામે અને એમની સૃષ્ટિ થઈ આવે, અને આખી એ પૃથ્વી છે લીલી ચાદર ઓઢીને બેઠી હોય, સૂતી હોય એવી લાગે. પરંતુ જ્યારે ઉનાળો હોય પછી એવું ને એવું જ કંઈક આમાં થતું હશે. આપણે કલ્પના કરી શકીએ, અનુમાન કરી શકીએ એમ કે 100 વર્ષ સુધી સતત સૂર્ય બળા જ રાખે એટલે પૃથ્વીની અંદરના રસ બધા સુકાઈ જાય, રસ સુકાઈ જાય એટલે જીવ પ્રાણી માત્ર છે એ પણ અલ્પ બળવાળા થઈ જાય. અને જૂના આપણે દુકાળના બધાના ફોટાઓ હિસ્ટ્રીની અંદર જોયા હોય તો હાડ અને ચામડું બે એક થઈ ગયા હોય, પેટ છે એ અંદર વયું ગયું હોય, હાડકાના માળા સિવાય બીજું કંઈ દેખાતું ન હોય, તો આટલી બધી ખાલી 1-2 વર્ષ આમ અનાવૃષ્ટિ થતી અને એ વખતે આટલું થઈ જતું, તો 100 વર્ષ સુધી કન્ટિન્યુ અનાવૃષ્ટિ થાય, કન્ટિન્યુ સૂર્યનારાયણ તપતા જ રહે તો કેવું થાય? પછી આગળ લખે છે કે સાંવર્તકસ્ય ચારકસ્ય રશ્મયો અત્યુલ બળા રસમ, કે આવી રીતે જ્યારે પ્રલયકાલીન સૂર્ય છે એ તપતા હોય, પ્રલય કરવા માટે જ તપે છે, તો તમામ રસ છે હણાઈ ગયા, અને ધરતી છે એ પણ પાતાળ સુધી નિરસ થઈ ગઈ, એમાં તમામ જે રસ હતા એ બધા સુકાઈ ગયા. સમુદ્ર, નદીઓ, સરોવરો એ બધાની તો એના પહેલા તો જ ધરતી સુકાઈ, સરોવરો સુકાઈ ગયા, નદીઓ સુકાઈ ગઈ, સમુદ્ર પણ સુકાઈ ગયો. હવે સમુદ્રનું પાણી સુકાઈ જાય એટલે બધો તાપ પડે, એટલે કેટલો તાપ કહેવાય. અને એમના કારણે જેટલા પણ લોક છે તમામ લોક એ બધા જ ક્ષયને પામવા માંડ્યા. એ લોકો પણ બધા, લોકો એટલે મનુષ્યોને બધા તો ઠીક, પણ સ્વર્ગથી લઈ અને છેક પાતાળ સુધી એ બધા જ ક્ષીણ થવા લાગ્યા. તતો ભવતી નિસ્નેહા નષ્ટ સ્થાવર જંગમાં કુર્મ પૃષ્ઠોપમા ભૂમિ શુષ્કા સંકુચિતા વૃષમ. પૃથ્વી કેવી થઈ ગઈ? તો કે કાચબાના પીઠ જેવી થઈ ગઈ. મહારાજે વચનામૃતમાં એમ કહ્યું કે પૃથ્વી છે એ સમુદ્રમાં છાણાની પેઠે તરે છે. હવે સમુદ્ર સુકાઈ જાય પછી છાણામાં કાંઈ રસ રહે? જોકે છાણામાં આમે રસ ન હોય, પણ આ તો એવી જ કંઈક આમ કાચબાની પીઠ જેવી પૃથ્વી થઈ ગઈ. સ્થાવર જંગમ જે પણ હતું એ બધું જ નાશ પામી ગયું. અને એ વખતે શંકર ભગવાન છે એમની ઈચ્છાથી શેષ નારાયણ ભગવાન છે એમના મુખમાંથી કાળ જેવો અગ્નિ છે એ જરવાનું ચાલુ થાય. હવે એક તો સૂર્યનારાયણ તપતા હતા અને હવે આગ લાગી, અને એ શેષ નારાયણના હજારો મુખમાંથી જ્યારે આગ ઉત્પન્ન થાય ત્યારે કેટલા લોકને બાળી નાખે? તો એક સાથે 10 લોકને બાળી નાખે એટલી મોટી અગ્નિ લાગે, દાવાનળ કરતાંય મોટી. એમ અત્યારે આપણે કંઈક કંઈક જોતા હોઈએ કેલિફોર્નિયામાં, એમાં મોટા મોટા દાવાનળ લાગે. વચ્ચે ઓસ્ટ્રેલિયામાં થયું હતું, સરકાર ગમે એટલા પ્રયત્ન કરે તો એ કંટ્રોલમાં ન આવે આગ. હવે એવી એક ખાલી એક જંગલમાં લાગેલી આગ છે એ કંટ્રોલમાં ન આવતી હોય તો 10 લોકને બાળી નાખે, નીચેના અધોલોક 7 જેટલા પાતાળ કહેવાય છે, તળ, રસાતળ, મહાતળ, તળાતળ, આ બધા જે પાતાળ સુધીના છે એ 7 લોક, પછી પૃથ્વીલોક, એનાથી ઉપર પિતૃલોક ભુવરલોક, અને એનાથી ઉપર સ્વર્ગલોક. આવી રીતે 7 + 3 = 10 લોક છે એ બધા જ નાશ પામી જાય છે. એ બધા હળગે છે, નાશ પામે એના કરતા હળગે છે એટલો મોટો અગ્નિ થાય. અને એમના અગ્નિનો પ્રભાવ એટલો બધો કે હવે 10 લોક હળગતા હોય એટલે એની જ્વાળાઓ એટલી બધી ઉઠે કે એ સ્વર્ગલોકથી ઉપર જે મહરલોક છે એ તપવા માંડે. અને એ તપે એટલે મહરલોકમાં જે રહેનારા ઋષિઓ છે એ બધા, અને સ્વર્ગલોકના બધા જે અમુક દેવતાઓ એ બધાના તો અધિકાર ગયા, પણ જે મહરલોકમાં રહેનારા ઋષિઓ છે એ બધા એનાથી ઉપર જનલોકમાં આવ્યા જાય. કેમ આપણે વચ્ચે કોરોના ચાલુ થયો તો બધા અમેરિકામાંથી ઇન્ડિયા આવવા માંડ્યા? એવી રીતે મહરલોકના ઋષિઓ છે એ બધા જનલોકમાં આવ્યા છે એનાથી ઉપર, અને સ્વર્ગલોક પૃથ્વીલોક એમાં બધાના અધિકારો નાશ પામી ગયા. દેવતાઓ હોય, મનુષ્યો હોય, જે પણ હોય, બધાય અધિકારો ગયા, એ બધા જ નાશ પામી ગયા. અને એમાં કોઈક સત્વશીલ લોકો હતા તો એ બધાય મહરલોકમાં ગયા કે હાલો અહીંયા થોડીક ઓછી ગરમી પડશે, એ ત્યાં ઓછો કોરોના હશે એમ ધારીને ત્યાં આવી ગયા. અને નિવૃત્તિ ધર્મને પામેલા એવા ઋષિઓ, સિદ્ધ દશાને પામેલા એવા ઋષિઓ એ ઉપરના ઋષિલોકને વિશે ગયા. ત્યાર પછી ઉત્તિષ્ઠંતિ તતો ઘોરા વ્યોમની સંવર્તકા ઘનાહા મહાગજા કુલ પ્રખ્યાહા તડિતવંતો અતિનાદિનઃ. આવી રીતે લાંબા સમય સુધી પૃથ્વી છે એ સળગે, 10 એ 10 લોક સળગે, પછી અતિવૃષ્ટિ થાય, બધો અગ્નિ સમાવવો પડે ને એટલે અતિશય વર્ષા થાય, તમામ મેઘ છે એ મુશળધાર વરસવા માંડે. કેવી રીતે? તો એવું લખ્યું છે કે જેમ ગજરાજ છે એ સુંઢમાંથી પાણી છોડે, સુંઢમાં પાણી લઈ અને છોડે, એવી રીતે. અને હાથીઓનું ટોળું જતું હોય અને બધાએ આમ ગર્જનાઓ કરે, હાથીની ગર્જના હોય અને જેવો અવાજ થાય એવા કડાકા ને ભડાકા થાય અને એવો અવાજ આવે. અને વીજળી છે એ પણ એવી જ રીતે, કેવા કેવા પ્રકારના વરસાદ થાય એ વખતે, પ્રલયકાલીન જે વરસાદ છે એ બધા. તો કહ્યું કે ધૂમ્રવર્ણ વરસાદ થાય. ધૂમ્રવર્ણ એટલે તો કે કાળું પાણી અને રાતું પાણી મિક્સ વરસે, એને ધૂમ્રવર્ણ કહેવાય. પછી પીળા કલરનું પાણી છે એ વરસે એવો એક વરસાદ થાય. એની સાથે અમુક છે શ્વેત કમળ જેવું વર્ણવાળા વરસાદ થાય. પછી અળતાના રક્ત જેવા વર્ણવાળા વરસાદ થાય. ચાસ પક્ષી એની પાંખ જેવા નીલવર્ણવાળો વરસાદ થાય, નીલા કલરનું પાણી વરસે. આવી રીતે 11 પ્રકારના અલગ અલગ કલરવાળા વરસાદ થાય. 11 પ્રકારના વરસાદ એક સાથે વરસે. સમયિત્વા મહાવહનિમ શતમ વર્ષાન્યહર્નિશમ. આવી રીતે 100 વર્ષ સુધી સતત વરસાદ જ વર્ષા કરે. વિરાટ નારાયણના 100 વર્ષ સુધી વરસાદ જ વરસે, બીજું કાંઈ નહીં. અને બધો જ અગ્નિ છે એ બધો શાંત થઈ જાય. ત્યાર પછી બ્રહ્માંડ છે એમની અંદર એટલું પાણી ભરાઈ જાય, એટલું પાણી ભરાઈ જાય, કારણ કે 100 વર્ષ સુધી હાંબેલાની ધારે વરસાદ વરસ્યો હોય. નહીં, આપણા 100 વર્ષ નહીં, વિરાટ નારાયણના 100 વર્ષ. એટલે એમ કે આમ ગણવાના કે દેવતાઓના આધારે જે કહ્યું ને મને 12,000 વર્ષ, ત્રિલોકી સુધીનો નાશ થાય એટલે દેવતા સુધીના ગણવાના એમ. એટલે વિરાટ નારાયણના એક ભાગરૂપે એમ. તો એ જે 100 વર્ષ થયા, એ 100 વર્ષની અંદર બ્રહ્માંડ છે એ ધ્રુવમંડળ જે છે તારામંડળ ત્યાં સુધી પાણી ભરાઈ જાય. આવું લખ્યું છે આમાં, બ્રહ્માંડસ્ય અંતરાલમ ચ પુરયંતી ધ્રુવાવધિ. ધ્રુવમંડળ સુધી બ્રહ્માંડ છે એ પાણીથી પુરાઈ જાય છે, પાણીથી ભરાઈ જાય છે. એકાર્ણવ જલે તસ્મિન વૈરાજ પુરુષ સતુ. હવે આ પાણીની અંદર બીજું કોઈ ન હોય, એક વિરાટ નારાયણ છે એ શેષશાયી સ્વરૂપે સૂતા હોય આરામથી. એમને બિચારાને કંઈ તકલીફ નથી એટલે એને તો કંઈ પ્રશ્ન નથી, એમને કંઈ ચિંતા નથી. હે, બાકીનું બધું પાણીમાં ડૂબી ગયું. એ વિરાટ નારાયણ છે એ અનિરુદ્ધ ભગવાનની ઉપાસના કરતા તકા શેષશાયી સ્વરૂપે પડ્યા છે. તદા દેવાશ્ચરુષયો રજસત્વ તમો વૃષાહ. રજોગુણી તમોગુણી અને સત્વગુણી એવા દેવતાઓ અને ઋષિઓ છે એ વખતે ક્યાં હોય? તો કે એ બધા જ વિરાટ બ્રહ્માને વિશે લઈને પામી જાય, પોતાના ગુણોને સાથે એમાં વિલીન થઈ જાય. કારણ કે વિરાટ નારાયણનું સ્થૂળ શરીર જ આ બ્રહ્માંડ છે. વિરાટ નારાયણનું મસ્તક એટલે સત્યલોક થયો, વિરાટ નારાયણના ચરણ એટલે પાતાળલોક થયો. હવે 10 લોક એક સાથે સળગતા હોય આનો અર્થ એમ થાય કે વિરાટ નારાયણનું પોણા ભાગનું શરીર છે એ સળગે. આવું જ થયું કે નહીં? હલો, એમ જ થાય. આમ બહુ સીધી રીતે વિચાર કરીએ તો હવે વિરાટ નારાયણનું અડધું શરીર હળગે અને પછી એના પર વરસાદ થાય ને પછી બધું થાય, તો એ હળગવું કેવું હશે એ એક વિચાર કરવા જોઈએ. આનો અર્થ સીધો કરવો હોય તો એમ થાય કે એસિડિટી થાય અને જેમ આપણને પેટમાં બળતરા થાય, છાતીમાં બળતરા થાય, એવું કંઈક હળગવા રૂપ હશે. બાકી આખું સ્થૂળ શરીર નાશ નથી પામતું, રાઈટ? હલો, આવું આપણે માનીએ, આપણે જોયું નથી પણ કંઈક સમજવાનો પ્રયાસ આપણે આવો કરીએ. એ નહીં, વિન્દ્ર વરસાદ વરસાવે છે એ તો 49 મેઘ અલગ, એના તો એકના નામ જ નથી આવ્યા. આ બધા વિરાટ નારાયણના પોતાના. એટલે જો ને ધૂમ્રવર્ણ અને તામ પિત્તવર્ણ અને એવા બધા જે મેઘ કીધા એ અલગ આખા. પ્રલયકાલીન વરસાદ કહેવાય ઈવડાય બધા. ઓલા તો પોષણ કરનારા વરસાદ છે બધા. પ્રલયનો અગ્નિ કહ્યો એ આગળ કીધા, એ અગ્નિ જે શેષ નારાયણ ભગવાન છે એ પોતાના મુખમાંથી વહાવે છે ઈવડાય. અને પ્રલયકાલીન મેઘ એટલે આવડા વરસાદ. હવે બધા વિરાટ નારાયણને વિશે વિલીન થઈ જાય એટલે આનો અર્થ એવો થાય કે વિરાટ નારાયણના સ્થૂળ શરીરમાં થોડોક કંઈક પ્રોબ્લેમ થઈ જાય, જેમ આપણે માંદા પડી જઈએ અને અમુક બધા બેક્ટેરિયા બધા અંદર થઈ જાય, પછી આપણે જે જમીએ એ ડાયજેસ્ટ ન થાય, ઇનડાયજેશન થઈ જાય અને પછી બધું કુપોષણના શિકાર ધીરે ધીરે થઈ જાય, એવી રીતે કંઈક વિરાટ નારાયણને થતું હશે. સીધી વાત છે, બાકી ઉપરનો વાંધો નહીં હોય. અહીંથી જેટલું આમ કે છાતીના ભાગથી ઉપરનું છે એ બધું ઓકે, પણ એનાથી નીચેના ભાગનું એટલે ડાયજેસ્ટિંગ સિસ્ટમથી લઈ અને છેક પગ સુધી ત્યાં સુધીમાં પ્રોબ્લેમ થાય છે. અને એમાં બધી પછી પેટમાં પાણી ભરાય એટલે આપણે કહીએ ને કે ટીબી થાય. હે એસઆઈટીસ કે આ હે જળોદર કયો જે પણ કયો એ આ બધું વરસાદ અતિ થયા એ જળોદર થયા એમ બરાબર. પણ ટૂંકમાં એ બધા છે ખરા. હવે આગળ એવું કહે છે કે આવી રીતે જ્યારે વિરાટ નારાયણ છે એમને વિશે બધા વિલીન થઈ ગયા, એટલે આત્માઓ છે એ બધા જ એમને વિશે વિલીન થઈ ગયા, ત્યાર પછી પ્રવિશ્ય તસ્ય જઠરે શેરતે દીર્ઘ નિદ્રયા. એ બધા એમાં પ્રવેશ કરીને પછી શું કરે છે તો કે એમના જઠરમાં એ રહી અને લાંબા સમય સુધી આરામ કરે છે. કારણ કે રોગ થઈ ગયા એટલે સુવા સિવાય બીજું કંઈ વાંધ, એટલે વિરાટ નારાયણ પોતે સૂઈ જાય, વિરાટ નારાયણ સૂઈ જાય એટલે અંદરનું બધું સૂઈ જાય, એટલે એટલો ભાગ એમ. હજી રાત્રિ તો પડી જ નથી એટલે આમ નિમિત્ત છે, રાત્રિ પડવાનો સમય થઈ ગયો છે એટલે બધું ઓલું થવા માંડ્યું છે, પણ હજી આમ સુવાની તૈયારીઓ ચાલે છે. એટલે એ તો બ્રહ્માત્મૈક્ય ભાવા વશીકૃત ગુણત્રયાહા. અને જે ભગવાનના ભક્તો છે ત્રણેય ગુણને વશ કરી લીધા છે અને ભગવાનની સાથે એકાત્મતાને પામ્યા છે અને નિવૃત્તિ ધર્મને અનુસર્યા છે એવા ભગવાનના ભક્તો એ વિરાટ નારાયણને વિશે લઈ નથી પામતા. એ વિરાટ નારાયણ દ્વારા વાસુદેવ નારાયણને વિશે લઈ પામે છે. એટલે વિરાટ નારાયણના અંતર્યામી વાસુદેવ નારાયણ પુરુષોત્તમ નારાયણ એમને વિશે સુખ ભોગવે છે. એટલે એનો અર્થ એમ થયો કે સામાન્ય જીવાતમાં બધા વિરાટ નારાયણના જઠરમાં જાય અને આવા જે ભગવદ્ ભક્તો છે એ વિરાટ નારાયણના આત્માને વિશે જાય, આટલો અર્થ થાય. માયામાં નહીં, કારણ કે નિર્ગુણ થઈ ગયા એટલે માયામાં નહીં એમ. વશીકૃત ગુણત્રયા, ત્રણેય ગુણને જેમણે વશ કરી લીધા છે અને ભગવાનની ઉપાસના કરી છે એવા એ વિરાટ નારાયણના આત્માને વિશે વાસુદેવ નારાયણની સાથે એકાત્મતાને પામે છે. અને પેલા માયાના ગુણોથી યુક્ત છે એટલે એ જઠરમાં જાય અને વળી પાછા ઉત્પન્ન થાય. મહારાજે એવું કહ્યું કે માયાના ગર્ભમાં વિલીન થઈ જાય એટલે આવડા જ માયાનું ગર્ભ. મહારાદિષુ લોકેશુ તે ચતુર્ષુ કૃતાલયા તમ વૈરાજમ સંસ્તુવંતો નિવસંતી યથા સુખમ. અને બાકીના જે ઉપરના લોકો છે એમને વિશે જે પ્રાપ્ત થયા એ બધાએ સુખેથી નિવાસ કરે છે અને વિરાટ નારાયણની સ્તુતિ કરે છે, એ વિરાટ નારાયણને ભજે છે. એટલે ત્રણ લાઈન થયામાં, એક જે સામાન્ય માયામાં તડપતા જીવાત્મા છે એ વિરાટ નારાયણના જઠર એમના ગર્ભને વિશે લીન થયા, બીજું જે સત્વગુણીને થોડાક કંઈક સારા હતા એ જે ઋષિ લોકને વિશે હતા એ બધા એ વિરાટ નારાયણના જે ઉપરના ત્રણ લોક છે જનલોક મહરલોક સત્યલોક એમને વિશે એ રહે છે. અને જે ભગવાનના નિર્ગુણ ભક્તો છે એ બધા વિરાટ નારાયણના આત્માને વિશે અનુપ્રવેશ કરી અને વાસુદેવ નારાયણની સાથે એકાત્મતાને પામે છે, આવી ત્રણ ગતિ બતાવી. અને એ વખતે વિરાટ નારાયણ છે એ શું કરે છે? તો કે નારાયણ સહ ભગવાન સ્વરૂપમ પરમાત્મન ચિંતયન વાસુદેવાખ્યમ શેતે વે યોગ નિદ્રયા. વિરાટ નારાયણ છે એ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ એવા વાસુદેવ નારાયણ એમના સ્વરૂપનું ચિંતવન કરતા થકા એ યોગ નિદ્રાને પ્રાપ્ત કરે છે, સૂવે છે, યોગ નિદ્રા કરે છે. ભગવાનનું સ્મરણ કરતા કરતા સૂઈએ એને યોગ નિદ્રા કહેવાય. આ એક સમજવા જેવું છે. આ બધું તો વિરાટ નારાયણને થાય એટલે આપણે તો કંઈ પ્રોબ્લેમ છે નહીં, આપણે તો બધું બહુ મોજવાળું કામ છે. કારણ કે વિરાટ નારાયણને થશે એના પહેલાં તો આપણે અહીંયા હશું જ નહીં, આપણે તો અક્ષરધામમાં પહોંચી ગયા છીએ એટલે આપણે કાંઈ પ્રોબ્લેમ નથી. પણ વિરાટ નારાયણ છે એ યોગ નિદ્રાને પ્રાપ્ત કરે છે. સદગુરુ બાલમુકુંદાસ સ્વામી યોગ નિદ્રા કરતા હતા, પછી વંથલીના ડાયા ભગત છે એ યોગ નિદ્રા કરતા હતા, હા લક્ષ્મણજી હતા એ યોગ નિદ્રાવાળા હતા. તો આ યોગ નિદ્રા છે એ છે શું? નિદ્રા તો છે જ, સુવાનું તો છે જ, પણ યોગ કરતા કરતા સુવું એને યોગ નિદ્રા કહેવાય. તમે કહેશો ભાઈ જાગતા યોગ થતા નથી ને, હુતા હુતા યોગ કરવા. યોગનો અર્થ એમ છે કે ભગવાનની સાથે યોગ કરવો, ભગવાનની સાથે જોડાણ, ભગવાનની સાથે સંબંધ, એને યોગ કહ્યો. જ્યારે આપણે સુવા જઈએ એ વખતે ભગવાનનું સ્મરણ કરતા કરતા કરતા કરતા આપણને નિંદર આવી જાય અને ઉઠીએ ત્યારે ભગવાનનું સ્મરણ કરતા કરતા કરતા આપણે ઉઠીએ તો એ યોગ નિદ્રા કહેવાય. આપણે સાંજે 10 વાગ્યે કે 11 વાગ્યે સુવા ગયા અને પથારીમાં સૂતા, પછી કોઈ જનમંગલના નામ અથવા તો જનમંગલ સ્તોત્ર એ બોલતા બોલતા અથવા તો મહારાજનું નામ બોલતા બોલતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ 2 મિનિટ આપણે પથારીમાં બેસી મહારાજના સ્વરૂપને યાદ કરી અને પછી આડે પડકે થઈ જઈએ અને પછી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્મરણ કરતાં કરતાં કરતાં આપણને ક્યારે ઊંઘ આવી જાય ખબર ન પડે, પછી વળી પાછા ઉઠીએ ત્યારે ઓટોમેટિકલી ત્યાંથી ચાલુ થઈ જાય લગભગ. કારણ કે સૂતા સૂતા જે છેલ્લો સંકલ્પ હોય એ ભગવાન છે એ વળી પાછા જગાડે આપણને સુષુપ્તિમાંથી, ત્યારે ભગવાન છે ત્યાંથી જ આપણને બધું કનેક્ટ કરાવી દે છે. એ પણ મહારાજે પ્રથમ પ્રકરણના 65મા વચનામૃતમાં કહ્યું કે ક્રિયાશક્તિ ઈચ્છાશક્તિ અને જ્ઞાનશક્તિ છે એ જીવાત્માને આપનારા પરમાત્મા છે. એટલે જ્યાંથી અટક્યા જન્મંગલનો પાઠ કરતા કરતા જ્યાં પૂરું થઈ ગયું હોય અને પછી ઉઠીએ ને એટલે ત્યાંથી જ જન્મંગલ ઓટોમેટિકલી ચાલુ થઈ જાય. શરૂઆતમાં થોડો અભ્યાસ પણ કરવો પડે. તો એ કન્ટિન્યુ થઈ ગયું એટલે આખી જે 5 કલાકની નિદ્રા કરીને સવારમાં આપણે 5 વાગે ઉઠ્યા તો 5 કલાકની કે 6 કલાકની જે નિદ્રા થઈ એ નિદ્રા છે એ યોગ નિદ્રા કહેવાય. કારણ કે ભગવાનનો સંબંધ છે એમાં, નિદ્રામાં યોગ થયો એમ, એટલે એ યોગ નિદ્રા કહેવાય. અને ભગવાન છે એ આપણે 6 કલાક સતત બેઠા બેઠા ભજન કરીએ અને જે ફળ થાય એ ફળ ભગવાન યોગ નિદ્રાનું દરેકને આપે છે. હલો, આ હું નથી કહેતો, લખેલું છે શાસ્ત્રની અંદર, એ કહે છે. શું કામ? તો કે એમણે સુતા સૂતી વખતે છેલ્લો સંકલ્પ ભગવાનનો કર્યો એટલે ભગવાનનું સ્મરણ કરતા કરતા કરતા કરતા સૂતા, પછી ભલે એ સુવાઈ ગયું એનો વાંક નથી, અને વળી પાછા ઉઠ્યા ત્યારે ભગવાનનું સ્મરણ કર્યું એટલે કે 6 કલાકમાં બિગનિંગ અને એન્ડિંગ એ બંને ભગવાનથી થયું, ભગવાનના યોગથી થયું, એટલે વચ્ચેનું જ બધું છે ને ભગવાન એક ભગવાનમય ગણે, ભજનરૂપ ગણે. 6 કલાક ભજન આપણે આખા દિવસમાં ક્યારે બેઠા બેઠા કરીએ, કયો આ તો સૂતા સૂતા ભજન કરવાની વાત છે. અને કેટલું સહેલું, બહુ સહેલું છે કે નહીં? થોડીક પ્રેક્ટિસ કરીએ સાંજે સુવા જઈએ ત્યારે ને સવારમાં ઉઠવા ઉઠીએ ત્યારે, એટલે પુરુષોત્તમ નારાયણ એ આપણી ઉપર રાજી અને આને યોગ નિદ્રા કીધી. હવે ડાયા ભગત ને બાલમુકુંદાસ સ્વામી તો આ આપણે પ્રારંભિક સ્ટેજની યોગ નિદ્રા છે, એ તો બહુ અલ્ટિમેટ સ્ટેજ ઉપર પહોંચ્યા હતા, એ થોડીક અલગ. પણ અહીંથી શરૂઆત કરીએ તો ધીરે ધીરે ધીરે ધીરે ભગવાન રાજી થાય. આવી યોગ નિદ્રા કરવા જેવી કે નહીં? રિયલમાં ભગવાન છે એ રાજી થાય છે અને 6 કલાકનું ભજનનું ફળ આપે છે. હવે 6 કલાકના ભજનનું ફળ કેટલું મોટું, 6 કલાક સુધી ભગવાનની મૂર્તિનો સંબંધ થાય એની એનો પ્રભાવ કેટલો મોટો, એટલે આપણે જે એકાંતિક સ્થિતિને પામવું હોય તો એમાં પણ એ આપણને મદદરૂપ થાય, ઝડપ થાય, સ્પીડ થાય, ફાસ્ટ એ લક્ષ્ય સુધી પહોંચી શકીએ. એટલે આ યોગ નિદ્રા છે, વિરાટ નારાયણ જેમ કરે છે કે ભગવાન વાસુદેવ નારાયણનું ચિંતન કરતાં કરતાં એ યોગ નિદ્રાને પ્રાપ્ત કરીને સૂઈ જાય છે. નિશાંતે બ્રહ્મણા સાકમ સર્વે તે તસ્ય જાઠરાહા ઉત્પદ્યંતે યથા પૂર્વમ યથા કર્માધિકારીનઃ. જ્યારે રાત્રિ પૂર્ણ થાય ત્યારે એ વિરાટ બ્રહ્મા છે એ ઉઠે છે અને એમની સાથે એમના જાઠરાહા એટલે જઠરની અંદર રહેલા તમામ જીવાત્માઓ છે એ બધા વળી પાછા ઉત્પન્ન થાય છે. યથા પૂર્વમ યથા કર્માધિકારીનઃ, જેવી રીતે પહેલાં હતા એવી જ રીતે તમામ લોક છે એ સર્જન થાય છે અને વળી પાછા માયાના ગર્ભમાંથી બહાર આવે છે અને જેવા પૂર્વે કર્મ કર્યા છે એ પ્રમાણે એમને અધિકારો પ્રાપ્ત થાય છે, એ પ્રમાણે એમને લોકભોગ અને વૈભવ ઐશ્વર્ય સુખ ને એ બધું પ્રાપ્ત થાય છે અને સાથે સાથે પૂર્વકર્મના અનુસારે એમને દુઃખ પણ પ્રાપ્ત થાય છે. એવમ નૈમિત્તિકો નામ ત્રિલોકી ક્ષય લક્ષણઃ પ્રલય કથિત તુભ્યમ પ્રાકૃતમ કીર્તિમ કીર્તયામ્યથ. આવી રીતે ભગવાન નારાયણ નારદજીને નૈમિત્તિક નામનો ત્રિલોકીનો નાશ કરનારો એવો પ્રલય એમનું લક્ષણ છે એ કહ્યું. હવે પ્રાકૃત પ્રલય એ કહેશે એ કથા આપણે આવતીકાલે લઈશું. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, મહારાજ આપણને વિશેષ યોગ નિદ્રા કરવાનું બળ આપે અને વિશેષ મહારાજનું સ્મરણ થાય, નિદ્રા છે એ પણ ભજન સ્વરૂપા થઈ જાય એવો અભ્યાસ કરવાનું આપણને વિશેષ બળ આપે એટલી પ્રાર્થના સાથે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજે ઠાકોરજીના વાઘા એમને યાદ કરવા માટે, એમનું દર્શન કરાવવા માટે કોણ આવશે? હરિભક્તોની એવી ઈચ્છા છે જઈને આવું તો આવો, કે સંતો દર્શન કરાવી એવું કાલે અપેક્ષા હતી, પણ આજે જઈ આવે. હાલો કાલે, કારણ કે આજે બિચારો યાદ રાખીને આવ્યો હશે, બોલવું છે એમ ધારીને. પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય સંતો અને પૂજ્ય ભક્તોને જય સ્વામિનારાયણ. આજે મહારાજે શ્વેત વાઘા પહેર્યા છે અને શ્વેત પાઘ ધારણ કરી છે. આજે પાઘમાં અર્ધગોળનું છોગું છે અને તેમાં ગોલ્ડન કલરની બોર્ડર છે અને પાઘમાં પર્પલ કલરની કલગી છે અને સફેદ કાપડનું ફૂલ છે અને સાઈડમાં સિલ્વર પાંદડીવાળું લટકણ ધારણ કર્યું છે અને મહારાજે 3 સોનાના હાર પહેર્યા છે. 1 ટોપીઓ, 1 નાનો હાર અને 1 મોટો હાર અને 1 ફૂલનો હાર છે જેમાં 4 કલર છે, લાલ, બેબી પિંક, કેસરી અને સફેદ કલર છે. અને ડાબા હસ્તકમળમાં પોચિયા ધારણ કરેલ છે અને જમણા હસ્તકમળમાં શ્વેત રૂમાલ ધારણ કરેલ છે. તેની બોર્ડર સ્કાય બ્લુ કલરની છે અને તેમાં લીલા કલરનું પાંદડું છે અને ગજરો છે, તેમાં લાલ અને સફેદ ફૂલ છે. ડાબા હસ્તકમળમાં નાનું સોનાનું અભયચક્ર છે, અભયચક્ર ધારણ કરેલ છે અને 5 આંગળીઓમાં વીંટી ધારણ કરે છે અને જામાની અંદર સિલ્વર કલરની ભરતકામ કરેલ છે અને ચરણમાં ચાંદીના તોળા ધારણ કરેલા છે અને બંને ચરણના અંગૂઠામાં ડાયમંડવાળી વીંટી ધારણ કરેલ છે અને તુલસીથી પૂજન કરેલ છે. જય સ્વામિનારાયણ. બાલા ભક્તજનો, આજે આપણી સભામાં આમ તો આપ બધા ભક્તોને ખ્યાલ છે, ગુરુકુલ દ્વારા અનેકવિધ સમાજ સેવાના કાર્યો સંપન્ન થતા હોય. આજથી લગભગ 65 વર્ષ પહેલાં શાસ્ત્રીજી મહારાજે સૌ પ્રથમ આરોગ્ય સેવાના ભાગરૂપે શુશ્રુષાલય આયુર્વેદિક વિભાગની શરૂઆત કરેલી. ત્યાર પછી અનેક ગામડે ગામડે શહેરોમાં કેમ્પો હોસ્પિટલના માધ્યમથી આરોગ્ય સેવાઓ અવિરત ચાલુ છે. વર્તમાન સમયની જરૂરિયાતના અનુસંધાને આખરે 10 વર્ષ પહેલાં શ્રીજી સંજીવની ફાર્મસી શરૂ થઈ. લગભગ અત્યારે 250 જેટલી જીવન જરૂરી સારામાં સારી દવાઓ અને ચીજવસ્તુઓનું નિર્માણ થતું હોય. અમેરિકા, યુક્રેન વગેરે દેશોની અંદર સારામાં સારી 100% શુદ્ધ પરિણામદાયી ઔષધિઓ એક્સપોર્ટ પણ થતી હોય, અને વિદેશમાં અમેરિકા વગેરે FDA અંદર પણ એપ્રુવલ થયેલી ગુરુકુલ સંજીવની પ્રોડક્ટ છે. વર્તમાન સમયની અંદર જ્યારથી શરૂ થયું ત્યારે નાના મોટા ઉત્સવ સમય આવો અને આપણા ગુરુકુલના સ્ટોરની અંદર અને હરિભક્તોને એ સારી ઔષધોના માધ્યમથી આરોગ્ય સેવા થાય, અને સાથે સમય સમયે આપણે સુવર્ણ પ્રાશન કેમ્પો હોય, વ્યસન મુક્તિ કેમ્પો છે, સર્વરોગ નિદાન કેમ્પો, નાના મોટા ઉત્સવ સમયાવોમાં દર મહિને આ બધું થતું રહે છે. એના દ્વારા હજારો દર્દીઓની સેવા થતી હોય અને સારી ઔષધો એમને ઉપલબ્ધ થતી હોય. આજે સહજ રીતે આટલી સારી વસ્તુઓ અને દવાઓ અન્ય બીજાને પણ ઉપયોગી થઈ શકે કોઈ આયોજન કે પ્લાન તો એવું ન હતું. પ્રકાશભાઈ ગોટી, આપણે ધર્મનંદન ડાયમંડ, તેઓ પણ ગાયોની ગૌમૂત્ર, ઘી વગેરે ઔષધો એમાંથી બહુ સારી દવાઓ બનાવે છે. એમની એક ભાવના કે આપણે ગુરુકુલની આવી સારી પ્રોડક્ટ છે તો એ ઝાઝા લોકો સુધી પહોંચે એવું આપણે કરીએ. અમૃતત્વમ પ્રાઇવેટ લિમિટેડ એમણે કંપની માર્કેટિંગની શરૂ કરી. એમાં ખાસ કરીને અહીંયા મુંબઈથી જયેશભાઈ શેઠ આપણી વચ્ચે ઉપસ્થિત છે. જયેશભાઈ આગળ આવશે. અહીંયા વાલા ભક્તો, બહુ ભાવિક અને સમજદાર આ પરિવાર છે. વર્ષોથી અધ્યાત્મ જગત સાથે તેઓ જોડાયેલા. ત્યાં લક્ષ્મીનારાયણ સ્વામી પાસે આપ જશો. જયેશભાઈ આજે ગુજરાત, ઓલ ઇન્ડિયાની અંદર ગુરુકુલ સિંજી સંજીવની પ્રોડક્ટનું માર્કેટિંગ તમામ પોતે સંભાળે છે. હમણાં જ લોકડાઉનની અંદર સહજ રીતે સંસ્થાના સેવા કાર્યોમાં હું નિમિત્ત બનું, સંતો રાજી થાય, આ ભગવાનનું સેવા કાર્ય અને આ સંસ્થાને પોતાની તેવો માની અને એક હૃદયના શુદ્ધ ભાવથી તેવો આ સેવા કાર્યની અંદર પ્રકાશભાઈના એક હાથપગ બનીને એ સેવા કાર્ય માટે તેઓ જોડાયા છે. સહજ રીતે અત્યારે શરૂઆતની અંદર ગુજરાતના લગભગ 10-12 જિલ્લાઓમાં, મહારાષ્ટ્રની અંદર તેઓએ આ ગુરુકુલના માધ્યમથી શ્રીજી સંજીવની પ્રોડક્ટને જનજન સુધી પહોંચાડવા માટેનું એક બહુ મહાભગીરથ કાર્ય શરૂ કર્યું છે. હૃદયની એક એમની ભાવના છે કે મારે આટલી પવિત્ર સંસ્થા જ્યારે સેવા કાર્ય કરે છે, અમારે ડૉક્ટર ઘિયાળ સાહેબ છે, ભરતભાઈ છે, હરેશભાઈ મહેતા સતત એમની સાથે રહી વિચાર વિમર્શ કરી અને કોઈ ગુજરાતનું ગામડું બાકી ન રહે ત્યાં સુધી આ સેવા કાર્ય પહોંચાડવું, આજે નાગપુર સોલાપુરથી લઈ અમરાવતી અકોલા, હમણાં ગોવાનો પ્રોજેક્ટ કરે છે, ત્યાર પછી મધ્યપ્રદેશ અને રાજસ્થાનની અંદર આ કાર્ય શરૂ થશે. સ્વામિનારાયણ ગુરુકુલ હર્બલ ઔષધમ એ આપણી રજિસ્ટર કંપની છે અને સાથે શ્રીજી સંજીવની બ્રાન્ડ છે. અમૃતત્વમ પ્રાઇવેટ લિમિટેડ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટના તેઓ લીડર મુખ્ય હેડ છે. પોતે સીએ છે, માર્કેટિંગની અંદર MBA કરેલું છે, વર્ષોથી વિદેશની 2-3 કંપનીની અંદર પણ તેઓએ બહુ સારી સફળતાપૂર્વક આ સેવા કાર્ય કરેલું છે. ત્યાર પછી મુંબઈમાં અત્યારે તેમની તો આખો પરિવાર આમ તો સીએ છે. આજે યાદ એટલા માટે કર્યા, એમના સુપુત્ર રાજકુમાર હમણાં જ 10 દિવસ પહેલાં સીએનું રિઝલ્ટ આવ્યું, એક્ઝામ આપેલી, પહેલી પરીક્ષાએ જ સીએની પરીક્ષા તેઓએ પાસ કરી અને ઉત્તીર્ણ થયા. સહજ રીતે પરિવારમાં ચિંતા રહેતી હોય, કેમ થશે, શું થશે, રિઝલ્ટ કેમ આવશે, અને એ પ્રસંગે સ્વામીના ગુરુ મહારાજ પ્રત્યે પણ એમને ખૂબ હૃદયનો ભાવ અને લગાવ. જ્યારે જ્યારે આવે ત્યારે સ્વામીને આશીર્વાદ લઈ સ્વામીને પણ વાત કરેલી. સ્વામી કે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, ચિંતા ન કરો, તમારો શુભ સંકલ્પ ભગવાન પૂર્ણ કરશે, અને સંતોના પ્રાર્થનાથી સારી રીતે તેઓ ટકાવારી મેળવીને પહેલી જ ટ્રાઈએ સીએની પરીક્ષામાં તેઓ ઉત્તીર્ણ થયા છે. વિશેષમાં ભગવાને મારું ધ્યાન રાખ્યું છે અને ભગવાનનું આ કાર્ય કરું છું. કાલે જ બેઠા હતા, વાત કરી એમણે કે ઠાકોરજીના થાળ, સંતોને બધાને રસોઈ મારે આ નિમિત્તે આપવી છે. તો આજે એમના તરફથી ઠાકોરજીના થાળ, સંતોને રસોઈ છે. આપ સર્વે ભક્તજનો પણ વિશેષ ભગવાનને પ્રાર્થના કરજો કે આ પરિવારની સર્વ રીતે ભગવાન રક્ષા કરે, સત્સંગ સેવા ભક્તિનું વિશેષ બળ અર્પણ કરે અને પોતે આવી મોટી વિરાટ સેવા પ્રવૃત્તિની અંદર જોડાય અને ભગવાનના પુણ્ય કાર્યમાં તેઓ સહભાગી થયા છે એ માર્ગે ચાલવાની ભગવાન તેઓને શક્તિ અર્પણ કરે એવી પ્રાર્થના સાથે પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામીએ ઘનશ્યામ મહારાજની પ્રસાદીનો હાર પહેરાવ્યો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.